એનું માથે જ્ઞાન નું શું શીખ્યું તને સમજ પડે શું સાચો ગુણ છે અને દેશો તો માટે હાર, કારણ કે હારથી નીકળેલું હોય તો આપડે હાર તો શું કરે જ્ઞાન ના કહેવાય તો જતું રામાયણ નું સ્તુતિ કહેવાય બધી શું સ્તુતિ એ દુરા આપણને આમ ભાવના બી લાગે ને રડવું આવે એવું કરે એટલે હાજરી છે આપણે લોક શું જોવા ભરી રહ્યો પણ વેદ શું બોલે ધીસ ઇઝ નોટ ડેથ શું કે ધીસ ઇઝ નોટ ડેથ ધીસ ઇઝ નોટ ડેથ ધીસ ઇઝ નોટ ડેથ તાર વેદ શું કે ગો ટુ જ્ઞાની એ તને ધીસ ઇઝ ડેથ કે છે કલયુગ છે બાર કલયુગ અને બધો ભૂસંગ છે બધો એટલે આ જ્ઞાન શકે એટલા માટે પાંચ આજ્ઞા આપી દીધી બહાર રૂપી બરોબર ને એટલે આજ્ઞા મળ્યો તો યાર કોઈ કઈ કિસ્સા ના રીતે નહીં બરોબર ને હવે પાંચ આજ્ઞામાં હું તને સમજાવું છું શું તમારું નામ શું લલ્લુભાઈ આ તમે શું થઈ ગયા શું થયા તમે આજે તમે શું થયા શુદ્ધાત્મા થયા કર્મો થી ખરેલો હતો તેને બદલે શુદ્ધ થયો આ બધા પાપો થયા તમે શુદ્ધાત્મા બહુ ઇમ્પોર્ટન્ટ અને નામ શું કહી લલ્લુભાઈ બહાર જાઓ કોઈ પૂછે તો તમે શુદ્ધાત્મા થયે આપડે એ ભાષા આપડે ભૂલી ગયા નથી અને આ ભગવાન ની શુદ્ધ ભાષા છે શું છે અને બાર રિલેટિવ ભાષા છે આ રિયલ ભાષા છે બાર રિલેટિવ ભ્રાંતિ ની ભાષામાં આપણે લલ્લુભાઈ લલ્લુભાઈ બાર એ ભાષામાં લલ્લુભાઈ રિલેટિવ ભાષામાં લલ્લુભાઈ ભાઈ ના ધણી થાવ છોકરા ના ફાધર થાવ એના ભાઈ થાવ મામા થાય બધું એ ભાષામાં બધું એટલે વ્યવહારથી અને ખરી રીતે તમે શુદ્ધ આત્મા કેવું શુદ્ધ આત્મા ખરી રીતે તમે શુદ્ધ આત્મા વ્યવહારથી લલ્લુભાઈ અને ખરી રીતે નિશ્ચયથી તમે શું ધારા and by real viewpoint, you feel you are Shuddhātmā. There are two viewpoints to solve this problem. The relative viewpoint is Lallubhai, real viewpoint, Shuddhātmā. અત્યારે સુધી તો એમ જ બોલતા હતા કે ના હું જ છું લલ્લુભાઈ, હું જ છું લલ્લુભાઈ, એ એ જ જાણતી હતી બરોબર ને. અને એ જ અહંકાર હતો. આજે અહંકાર એ ગયો અને જાણતી ગઈ. તમે તમે શુદ્ધાત્મા છો અને રિલેટિવ રૂપાણી છે એટલે વ્યવહાર પૂરતા જ શકશે. આ લલ્લુભાઈ સ્વભાવે વ્યવહાર ચલાવવા પૂરતા જ લલ્લુભાઈ. કેવું તમને સમજ માં આવી ને? સમજ માં આવે છે ને બધાને? આ સમજ માં આપ કહેજો. ગાયને બારની ભાષામાં રિલેટિવ ભાષામાં શું કે છે? ગાયને બકરી રિયલ રૂપાણ શુદ્ધાત્મા, બાય રિલેટિવ રૂપાઇન્ટ ગુલાબ નો છોડ રિયલ રૂપાણ શુદ્ધાત્મા. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ધેર આર ટુ વ્યૂ પોઇન્ટ ટુ સોલ્વ ધી પઝલ, પણ રિલેટિવ રૂપાઇન્ટ વન રિયલ. એટલે તમારે રિલેટિવ રિયલ બે જોવાનો, બે બે આજ્ઞા આપી એટલે જોવાનો અભ્યાસ કાલથી શરૂ કરજો. પહેલો આ નરેન્દ્ર ઇન્જિન હોય ને, હેન્ડલ મારવું પડે, પછી એની મેરેજ સહજ થઈ જાય. એટલે પહેલું જોવાનો અભ્યાસ કરવો પડે, પહેલો હેન્ડલ મારવું પડે કે રિલેટિવ આવાજ થી દેખાશે, રિલેટિવ બધી વિનાશી આવાજ થી દેખાય અને રિયલ અંદર ની વાત થી દેખાય. બરોબર ને? જોતા જોતા બધો અભ્યાસ કર્યા કરશે. ગાય માં ભેંસ માં બધામાં આત્મવત સર્વ ભૂતે શું તમે દેખાશે? બરોબર ને? અને એક્ઝેક્ટ આ બુદ્ધિ થી સમજાય એવી વાત છે. આ બુદ્ધિ બુદ્ધિ દેખાય છે. બરોબર ને? હવે આ બે વાક્ય બે બે આજ્ઞા તમને આપી. આ બે આજ્ઞામાં કઈ અઘરું છે તમને? જોતા જોવામાં વાંધો છે? આવે ઘરમાં લાઈફ ની જોડે જોવાય, છોકરા છોકરાને જુઓ ને તો છોકરાઓની શક્તિ આવે. શુદ્ધાત્મા જોઈએ મોક્ષદાતા પુરુષ આવે ત્યારે આપડે ધારો વળે. મોક્ષદાતા પુરુષ માં બુદ્ધિ ફોટો ના હોય, એક ફોટો બુદ્ધિ ના હોય. હા, આ બંને બધા જ્ઞાની બધા બુદ્ધિ વાળા બધા એક શું કરે એવા. બુદ્ધિ વગર ના જ્ઞાની મળે પોતે નિરંતર મોક્ષ નો રહેતા. પાંચ આજ્ઞા આપું છું, જો તમે એ આજ્ઞા પાડશો અને પછી એક ચિંતા થાય તો મારી પર $2,00,000 નો દાવો મળે. એક ચિંતા માં થયું આ જ્ઞાન છે. આ બે આજ્ઞા પછી અઘરું છે? રિલેટિવ રિયલ માં કશું અઘરું છે ભાઈ તમને? ભાઈ તમે કોઈ અઘરું લાગે છે? આ અભ્યાસ જોવાનો કાંઈ ખાલી બેનો સારું લાગ્યો. હા, સાસુ નામ જોયું, સસરા નામ જોવું, ધણી નામ જોવું, છોકરા નામ જોવું. પેલા વાંચી એટલું જ જતા હતા. મારા બાપો ગોડ જ છે. એટલે માં ભાઈ ભગવાન ભાઈ ડાયો છે ને? ગોળે આ વખતે દોડું દેખે તો ભાઈ ભગવાન ડાયા છે કે નહીં? એટલે તિરસ્કાર ના કરાય છે. બરોબર? આપડા તો એક કાકા હતા, રિયા કરતા હતા, ત્યારે પાછા આવ્યા પોતે. કેમ પાછા આવ્યા? એક ગઢડું બની ગયા. ગઢડા બનેલા ભગવાન શું કે છે એના ભગવાને? કે મને મારો તિરસ્કાર એ કરતા ઘસે રમતા દેજો. એટલે આવી રીતે તિરસ્કાર થી બધા રાગદ્વેષ થી બધું આ સંસાર મંડાય છે. બરોબર ને? એટલે આજે જાણતો આવે આપડે ગઢડું બને આપડે અક્ષુમન થાય નહીં ભગવાન જોઈએ નહીં કઈ ખબર. બરોબર ને? ભગવાન કહે એટલે પછી કશું અશુભન થાય ને? ભગવાન નથી જમકી જીવાય ના રે. પોતે જમકી જીવાય નહીં અને બીજા જીવાય ના રે. એટલે આ બે વ્યૂ પોઈન્ટ તમને સમજાઈ ગયા ને? રિલેટિવ ને રિયલ બે જોવાનો અભ્યાસ શરૂ કરજો. આ સ્પીડ શરૂ કરજો ને? એ ધીમે ધીમે સહજ સ્પીડ છે. પછી એટલે રાગદ્વેષ નહીં થાય તમને, પછી ભગવાન દેખાય એટલે રાગદ્વેષ ના થાય. તો બધું હવે ત્રીજી આજ્ઞા આપું છું, બે આજ્ઞા તો તમને સમજાઈ ગયું ને. હવે ત્રીજી આજ્ઞા આપું છું કે અત્યાર સુધી તો લલ્લુભાઈ તમે જાતે જ કરતા હતા બધું, આ કબર કમાતા હતા. લોકો કહે છે હું કમાયો 10 લાખ રૂપિયા કમાયો તો હતી, હૈડ ફૈડ હૈડ ફૈડ કરે તમે 10 લાખ ડોલર કમાયો, અને સાથી ગાડી ફર ફર કરે, અને ગાડી છે તે કેરી લાખ લાઈ દોઢ ધામ કરી દે. પણ પછી જરા ખોટ જાય ને 10 લાખ ની 10 લાખ ની, એટલે આપડે કઈ કેમ મને ધંધુ લાગે છે ભગવાન રૂઠો છું. અરે માં કમાયો ત્યાં શું કમાયો, રૂઠ્યો ભગવાન એવું ભગવાન ને ખોટા આરોપ આપે એ વાળો. હાલે ખરા એ ભગવાન ના આરોપ હાલે, ભગવાન ના આરોપ આપે. હું તો ના બોલાય બોલવું તો એવું બધું બોલતી સ્ટાર છે મને આપ્યું અને સ્ટાર છે આ તો કમાયો હું દાપણ દાપણ નો ટીકડો અક્કલ નો વાદન અને પછી કોઈ ગેટા તો બોલે કાઢી ગયા મારો નાનો છોકરો પહેરાયો તેની બહુ મોર પગી આવી તાર થી દબા ના દશા બેઠી. એટલે મારા ભૈરી નું નામ તો શું નાની ભૈરી આવી છોકરી મોર પગી ગઈ. એટલે મોર પગી તારા વાંચે ભગવાન કરતા હોય તો ભગવાન ને બંધન થાય, જે કરે કરવું એ ચેતન નું કામ જ નથી. ચેતન માં એ ગુણ જ નથી કરવાનો, સક્રિય સ્વભાવ છે. તે ભગવાન જો કરતા હોય ભગવાન ને બંધન થાય, અને આપણે કરીએ તો આપણને બંધન થાય. આપડે કરતા નથી પણ અહંકાર કરીએ છીએ મેં કર્યું. આપડે પોતે કરતા નથી ને પણ અહંકાર કરીએ છીએ કે આ મેં કર્યું. કરે છે બીજું શક્તિ. હવે કોણ શક્તિ કરે છે તમને સમજાવું કે ઇંગ્લિશમાં એને સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ કહું છું, અને ગુજરાતીમાં તમને સમજવા માટે વ્યવસ્થિત શક્તિ કહું છું. શું કહું છું? વ્યવસ્થિત શક્તિ એટલે શું? આ દુનિયા અનાધિકાર વિસ્તાર ને સૂર્ય ચંદ્ર તારા બીજી બધું એને વ્યવસ્થિત એક્ઝેક્ટ જ રાખે, કોઈ જાતનું આગુ પાસે ના થવા દે બધું. અને વ્યવસ્થિત શક્તિ જ આ બધું ચલાવે છે દુનિયા. હવે ચેતન શક્તિ નથી, એ કોમ્પ્યુટર જેવી મોટી જબરદસ્ત શક્તિ છે. એટલે એના માટે વ્યવસ્થિત ચલાવે છે આ. એટલે તમારે વ્યવસ્થિત બધા લલુગંજ આવે છે. તમારે તો લલુભીથી થયા જુદા, એટલે પાડોશ તરીકે રહેવાનું. હવે લલુભાઈ શું કરે છે એ જોયા કરવાનું. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી, તમે જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ. લલુભાઈ જે કરે એ જોયા કરવાનું, લલુભાઈ મન જે કરે એ જોયા કરવાનું. તમારે આ મન જોઈ લેવા દેવાની, કોઈ જોઈ લેવા દેવાની. તમે આ દેહથી છૂટા પડી ગયા, સમજ ને? એટલે તમારે મન લલુભાઈ ના ઉપરી તમે તમારે એમને સુપરવિઝન કરવાનું, સમજ ને? હવે વ્યવસ્થિત શક્તિ પણ તમારે ચલાવેલી છે. વ્યવસ્થિત શક્તિ લલુભાઈ પ્રેરણા કરશે અને એ આધાર ચાલ્યા કરશે. હવે વ્યવસ્થિત શક્તિ નો દાખલો આપું. વ્યવસ્થિત શક્તિ તમે વ્યવસ્થિત શક્તિ તમારે ચલાવેલી છે એમ કહું છું, પણ એનો દાખલો હું આપું છું કે આ કાચનો પ્યાલો હોય અને હું લઈ જતો હોઉં અને મારા હાથમાં સરક્યો ને મેં આમ ઠેઠ પ્રયત્ન કર્યો પણ છતાંય પડી ગયો, ભાગી ગયો. મેં છેક પ્રયત્ન કર્યો છતાં પડી ગયો, ભાગી ગયો. તારે કોને ભાગ્યો? એ તાર લોક શું કે તમે એકલા જતા ને દાદા, બીજું કોઈ હતું નહીં, તે તમે જ ભાગ્યો. કે લોક તો એવું કે ને જેવું દેખે એવું કે બિચારા. એટલે મારે આ કબૂલ કરવું પડે, જેવું કોઈ હતું નહીં બીજું, એટલે એમ જેવું દેખાય તેવું બોલે છે. એટલે મારે કહેવું પડે આ મેં મારી ભૂલ થઈ, પણ ખરી રીતે આ વ્યવસ્થિત શક્તિ તોડે છે. આ નોકર ચાલીને આવે છે ને તો જ આવે તોડે નહીં બિચારો, સમજે ને? એ નિમિત્ત બની જાય બિચારો, બનાવી દે. એટલે આ વ્યવસ્થિત શક્તિ બધું તોડ ફાડ બધું આ સપ્લાય બપ્લાય બધું એ કરે. એટલે પ્યાલો કાચનો પ્યાલો વ્યવસ્થિત શકશે શા માટે ભાગી નાખ્યો? કારણ કે આપડા લોક એક ડઝન કપડા બી લાવે ને તે હાથ પેઢી ઉધી ચરા જેવા. એટલે પછી પેલા પ્યાલા નું કારખાના વાળું ના ચાલે વ્યવસ્થિત શક્તિ ને દઝન ચડાવવાનું જીવ માત્ર નું. એટલે પ્યાલા નું કારખાના વાળું ખાણી વાળાનું સપ્લાય કરે છે. તમારે કોઈ ચિંતા રહી એમાં સપ્લાય કરે તોડફાડ કરે. પછી તમારે જોયા કરવાનું તો કોઈ જગ્યાએ ગયા સભા તમે ત્યાં આગળ બહાર જોડો હતો સારો નવો હતો $50 લઈ ગયા વ્યવસ્થિત. વ્યવસ્થિત શક્તિ તમારું ચડાવી દે છે. હવે એક દાખલો મેં આપ્યો પણ બીજો દાખલો આપું વ્યવસ્થિત શક્તિ નો. એટલે તમને ખ્યાલ રહે. હવે આપડે બેંક માં ગયા, બેંક માં ગયા ને $200 જુદા મૂક્યા, આ ગજા મૂક્યા, આ ગજા બસો મૂક્યા, બે જુદા જુદા ગજા મૂક્યા. પછી આમ જતા હોઈએ રસ્તામાં, ત્યારે બાળ વાંચવા આવે બિયર ઓફ સીઝ. એટલે આપડે સમજી જવાનું કે આપડે કહેવાનું લલુભાઈ લત્તો ખરાબ છે, ગજુ આવી રાખજો. ભાઈ દિવાર ફીટ લખેલું આવે એટલે આપડે લલ્લુભાઈ કેવા લખતો ખરાબ છે, ગજુ ડાબી રાખ્યો. એટલે લલ્લુભાઈ ગજુ ડાબી રાખે પણ પેલી જમાત કઈ કાચી નથી હોતી. એટલે વાટેલા મરચા બરચા બધું તૈયાર રાખે આમ ફેંકે અને આજ સુધી ગયો લઈ ગયો. એટલે વ્યવસ્થિત કહેવાનું શું કહેવાનું? પછી ગજુ જોઈ રહ્યા બચો બચ્યા વ્યવસ્થિત લીધા કે 2000 લીધા તો આમ જોવા જાય તો 2000 ગયા બચ્યો રહ્યા હોય. એટલે 2000 વ્યવસ્થિત લઈ લીધા. આપણે પકડ્યા કઈ ગુનો છે તે આજ પકડ્યા, આજે વ્યવસ્થિત પકડ્યા અને આપણે ગુના નો હિસાબ ચૂકતે કઈ નાખ્યો. હવે આ લઈ ગયો એ પકડ્યા છે તારે ગુનેગાર. શું કહ્યું? એ તો તારે મોજ મજા કરતો કરે ને, જેવી ખાઈ દે ગાડી એમ ફરે ને, એ પકડ્યા છે તારે ગુનેગાર. તમે પકડાઈ ગયા પેલો નો ગુનો. એટલે આ વ્યવસ્થિત વ્યક્તિ ગુનેગાર છે એ કોઈને પકડતી નથી. હવે પછી તમારે જે લોકો પૂછે લલ્લુભાઈ શું થયું, પેલો નાટો શું લઈ ગયો, ત્યારે આપણે કેવું ગજું દેખાડું કે આ ગજામાં બચો હતા ને, આ તો આ કશું હતું નહીં, આ ગજું કાપી આનું કશું હતું નહીં. એટલે પેલા કે લલ્લુભાઈ ધન છે તને કહ્યું ને, અને જો આપણે 2000 કયા એમ કરે તો આપી દે. અને ઉપરથી ક્યાંક મૂર્ખા છે તો હમસ્તા રહે એવું મૂર્ખ કહેવું. રૂપિયા જાય તો મૂર્ખ કહે મહેન્દ્રજી ભાવે એટલે આપણે કહેવાનું કે ભાઈ કશું ગયું નથી એમ કરીને ચાલવા પડ્યા. રસ્તામાં પોલીસ ની ગેટ આવી તો આગળ આપણે વ્યવહાર છીએ એ કરવું જોઈએ કે ત્યાં આગળ પોલીસ ગીને દેખાડવાનું ભાઈ આ કશું કદું છે બે હજાર એમાં ગયા છે કેસ નહોતી લેજો ખાલી. શું કહ્યું? કેસ નોંધાવી અને પછી ગરબડી ગયા. તે ગરબડમાં 8 લાખ આવ્યા રાખતા પણ મારી મન બુમા પાડે મળ્યું. લલ્લુભાઈ તમે તો કહેશો બધું વ્યવસ્થિત છે પણ પાછું આપવાનું છે એનું શું થશે? કાલે મન બુમા કરે ને ના કરે? કાલે પેલા પાછું આપવાનું તમે બધું વ્યવસ્થિત લઈ ગયું અને કશો વાંધો નથી. પણ આ તો આગળ બાદ આપણે તો એક જ્ઞાનથી વહી ચાલવો પડ્યો હતો રાગે પડ્યું હતું. આ મન પૂરા કરે હાલવાનું કશું નહીં મનને, મન કશું હાલે અને આખી રાત બધા માર માર કરે ધમકીને ઉકવાય ના દે હું. એટલે આપણે શું કરવાનું કે ઘેર જઈ સમજી જવાનું કે આજ મન ઉભા નહીં દે. એટલે આપણે ઉપાય ફરી કરવાનો ઘરમાં જઈ અને બધાને કહેવાનું કે આજ સરદારની કથા જેવો ખૂબ દૂધ નાખીને પ્રસાદ બનાવો અને જરા ભજીયા છે રહીતું છે બધું બધું બનાવો. એટલે બધા શું જાણે કે આજ કઈ કદાય લાગે છે બધા ખુશમાં આવશે અને સારું બનાવે ને. પછી લલુભાઈ કયા ભરસેક ગમાવ કયા છે આખી રાત મન મન બુચ્યું બાકી રાત અને હવાર માં ઉઠ્યા તાર પોલીસ વાળો આવ્યો હોય. પોલીસ વાળા કઈ બી શું છે તારે તર કે છે પકડાઈ ગયો ત્યાં આખી રાત રમી રમ્યો અને દારૂ પી પૈસા પાડી કરી છે. આપડે કઈ 2000 રૂપિયા કઈ વધ્યું છે ત્યાં 800 હારી પત્તી વધ્યા છે. 800 હારી પત્તી એટલે 800 હારી પત્તી આપડે લઈ લેવાના. પછી 800 રૂપિયા 800 એટલે 1000 રૂપિયા ના હારી પત્તી ડોલર છે એમાં $15 પોલીસ વાળા ને કઈ તમે લઈ જાઓ. આ ખાતર પછી આટલું ખાતર ત્યાં ડીઝલ ના જાય છે. વ્યવસ્થિત જાય છે આપણું પણ જાય છે વ્યવસ્થિત જાય છે. એટલે પછી આ 15 એને પોલીસ આવે ને અને પછી હારે દર વધ્યા કે એને ચિકારા હજી ના મળે ખાય છે વિચારો એને કે તું હારે દર વધી જાય. અને આપણે આશો લઈને અંદર ઘરમાં જઈ અને સર તિજોરી ઉઘાડીને મૂકી દેવાના આશો અને બેંક ખાતે જમે કરવાના 2000 અને 1200 રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને 800 રૂપિયા મૂકી દે બેંકનું ખાતે ચોખ્ખું બરાબર ને. ફરી પાછા 2 મહિના પછી વ્યવસ્થિત ખાતે પછતા 4000 રૂપિયા થઈ જાય બસ પૈકા આપશે તે દાખલા પૂરા થઈ ગયા. આ ત્રીજું વ્યવસ્થિત સમજાઈ ગયું ભાઈ વ્યવસ્થિત આ તમારું ચડાયેલી છે હવે એટલે તમારે તો ફક્ત જોયા કરવાનું લલુભી શું કરે છે શું નહીં. અને લલુભી બહુ અકળાઈ ગયા હોય 2 મહિના સુધી મોટર માં કશું ના આવતું હોય અરે પેલા ડાઉન ના ભરવાના જે હપ્તો ભરવાનો હોય તેની ઉપાધિ પડતી હોય તો ડિપ્રેશન આ લલુભી ને આવે એટલે આપડે ભાઈ હરીશ હોય મોટો તો આગળ ટેડી દઈ લલુભી કે હેડો હરીશા નું હરીશ આગળ ત્યાં આગળ ટેડી આપડે ખબર ખબર અમે છીએ ગભરાશો રે લલુભી શું કરું અરે 2-3 મહિના લાગે પાડી દઈશું કઈ તમે ગભરાશો નહીં કઈ એટલે આપડે મારે ખબર ઠોકવાનો શું કરું એટલે લાગે પડી જાય પાછું સમજ કોઈ ખબર ઠોકે નહીં. આપડે અડચણ આવે ને તો બાપને કહીએ કે મારા તમારી પાસે 10-15 લાખ ડોલર છે તમારે 2-1 લાખ આપો તો મારે ખોટ જતી રહે. કારણ કે જો હું કહેતો હતો ને તો તારો અક્કલ નથી શું ધંધા માંડ્યો બધો એટલે ઉડતું એક તો આપે નહીં અક્કલ નથી ને આપે એના કરતા બાપી પણ કહેતા તો છે તે બિહાર કોઈ આશ્વાસન આપે નહીં 2 લાખ આપે કે 5-6 હજાર હોય તો આપે અને તે ચોપડી ના આપે અને પછી બહેરી ને આપડે કહીએ કે એ આશ્વાસન આપશે બહેરી કહે એમ તમે આમળે છે તમારે દાગીના છે ને એટલા પછી એક થોડા આપો ને તમારો વેતા નથી હું જાણતી નથી પેલી પછી દાગીના આપ્યો નથી તે પ્રમાણે વેતા જોઈએ બે પૂરો તારા દાગીના અમારે નહીં લીધો હવે ચાલશે ગાડું હશે કઈ આ વ્યવસ્થિત શક્તિ વાળી આજ્ઞા પૂરી થઈ ગઈ. હવે આગળ ચાલુ ભાઈ તમે બધાને સમજાય છે આપું બરાબર સમજાય છે ને ચોથી કઈ આજ્ઞા પૂરી થઈ ગઈ ચોથી આ ટાઈમ માં કઈ અઘરી છે કેટલાક છે આમ તો આપડે અમુક જોયા કરે તો ઋણાન બંધ આખા દુનિયા જોયા નથી ને અમુક 5-5 પછી 1000 કે 50,000 માં એટલા એટલા જોડે આ બાથાકુર છે એના બદલે હવા ચાર બધી વસ્તી જોડે બધા ભટકાવવું પડે છે આપણે નગર કામ ને એટલે આના નિયડો આવી જાય આ રોડ બંધનો તો આપણે છૂટા જ જઈએ. એટલે આ ઋણાનબંધ ને શું નામ આપશો? ઋણાનબંધ શબ્દ બોલતા અઘરું પડી જાય એટલે હવે તમે ફાઇલ કહેજો. ફાઇલ ફાઇલ ફાઇલ આ તમારે લલુભાઈ ફાઇલ નંબર વન તમારી તમે સુધાર્થ ના ત્યારે આ રહ્યું કોણ ફાઇલ નંબર વન અને વાઈ ફાઇલ નંબર ટુ અને ફાઇલ ની વાઈફ ની ફાઇલ નંબર વન ને ટુ તમે કરાવો. છોકરા ત્રણ ચાર બાર પાંચ છ બધા ફાઇલો ના વાત સમજી કરાવો. હવે આ ફાઇલો નું કરવાનું શું? આ ફાઇલો નો સંભાળ નિકાલ કરવાનો શું કરવાનું? હવે એક ઓફિસર હતો તે એના કારકુન ને કહે છે કે આ બધી ફાઇલો નિકાલ કરવા કરી પડી રહી છે તો હું તમારા પ્રધાન ઉપર કાપ મૂકીશ. કે છે સાહેબ કાપ ના મૂકજો, તમે કોઈ કરી આપું. કારણ કે આ બધી ફાઇલો છે એના કોઈની પર ગુસ્સો ના કરશો અને કોઈની ચા ના પીશો અને બધી નિકાલ કરી નાખો છો. શું કહ્યું? બધા બોલાય બોલાય એટલે એટલે ફાઇલ નો સંભાવ નિકાલ કરી નાખ્યો. ચા ના પીધી ગુસ્સો રાખ્યો એ રીતે આપણે સંભાવ ફાઇલ નો નિકાલ કરવાનો. શું કહેવાનું? ફાઇલો નો સંભાવ નિકાલ કરો એ આજ્ઞા. ફાઇલ નો આગળ શું પહેલા સંભાવ નિકાલ નહીં કરતા એ ચીડી ના આવતા હોય તો આપણે ખુશ થઈ જઈએ. એ ખુશ ના આવતા હોય તો આપણે ખુશ થઈએ. સંભાવ નિકાલ એ જેવો થાય એવું આપણે થઈએ એમાં ભલીવાર આવે. આપણે ખુશમાં આવે તો સંભાવે અને ચીડી ના આવતા હોય તો સંભાવ નિકાલ કરો. એટલે તમારે મનમાં નક્કી કરવાનું સંભાવ નિકાલ કરવો. તમારે કાંઈક ના થાય મારે જોવાનું. તમારે જે મનમાં નક્કી કરવું સંભાવ નિકાલ કરવો એ મારી આજ્ઞા પાડી. એ આજ્ઞા પાડવાનું આજ્ઞાની પાછળ જ બધું મારે ભગવાનનું હોય. ખબર ને? તે ભગવાન દાદા ભગવાન બધું જોયા કરે છે. ખબર ને? એટલે આ સંભાવ ફાઇલ નો નિકાલ કરવો છે અથવાથી કાંઈ અથવાથી આજ્ઞા. સંભાવ ફાઇલ નો નિકાલ. હવે એના માટે દાખલા આપું કે આપણે ઓફિસમાં જવું છે તે ઘરનો લાઈટને કહ્યું કે ભાઈ તમે મારું જમવાનું મૂકો. સર વાઈફે કહ્યું પાંચ મિનિટમાં આવો. એટલે પછી આપણે પાંચ મિનિટ પછી જતા હોઈએ તો નહીં બેસતા હોય છે એમના હાથમાં જે ઘડીની ઘડીની હતી શાંતિ તે બધા ફરી ગઈ. ઘડી ઊંધી થઈ ગઈ તપેલી. શું થઈ ગયું? તપેલી ઊંધી થઈ ગઈ. હા તે આપણું કયું જ્ઞાન હાજર થશે? આપણું જ્ઞાન તમને કયું હાજર થશે? કોને ઊંધી કરી? હું તમારું જ્ઞાન હાજર થશે. હા વ્યવસ્થિત ઊંધી કરી. આ વ્યવસ્થિત ઊંધી કરી એમને નથી કરી તારે. વ્યવસ્થિત ઊંધી કરી એટલે આપણે એમનું વાઈફને શું કહેવાનું? ડજાયા નથી ને ભાઈ. શું કહેવાનું? અહંકાર કરે છે. એટલે આપડે કહે કે ભાઈ હા દાજા નથી ને કાકના. પછી હવે ત્રીજી આજ્ઞા તો પાડી આવે. ચોથી આજ્ઞા પાડવી પડે ને કારણ કે ફાઇલ છે ને ત્યાં જમવાની ફાઇલો નીકળતું કરવું પડે ને. તો આપણે કહીએ કે હવે રહ્યા ત્યાં ભાખરી તૈયાર છે અને જરા અથડું કાઢે એટલે હું એટલે ફાઇલ નો સંભાવ નિકાલ થઈ થઈ ને આવ્યા એટલે સંભાવ નિકાલ થઈ ગયો. ઉપર આવી ગયો સંભાવ નિકાલ ભાખરી જોડે ખાણું ગયા એકદમ એકદમ એ થઈ જવાનું. કાકાત કર્યા કરે તને શું કરે? પછી આ એક દાખલો આપ્યો. એક દાખલો થયો ને હવે બીજો દાખલો આપું. સમજો ને? તમે એક રૂમમાં બેઠા છો અને ત્યાં આગળ સાથે શુદ્ધાત્માનું ધ્યાન કરો છો અને પારણા ઉપર આમ થયું એટલે તમે અંદર બેઠા બેઠા શું કરો? ધ્યાન જ કર્યા કરો. તો એનું કઈ ધ્યાન એ કરવું પડશે? જો ધ્યાન કરે બધા જો કે મને શું ખબર કે હું તમે શું કરી રહ્યા છે? એટલે તમારે શું કરવું પડે? તમને શું લાગે? કોણ આવ્યું એવું લાગે? આપણું જ્ઞાન શું જ્ઞાન ના આધારે કોણ આવ્યું એવું લાગે? કોઈ પણ હશે એમ. હા બે તો પહેલા કહેતા હતા કોઈ પણ હશે. તો આપડે જ્ઞાન થી ઉદાત્મા નહીં ફાયલાઈ કોઈ ફાયલાઈ મનમાં અમને આમ કોઈ ફાયલાઈ હા એ ફાઇલ પણ કોણ છે એ તપાસ કરવા માટે બહાર નું ગાઈ ત્યાં ખબર પડે બહાર નું ગાઈ ત્યાં ખબર પડે 50 નંબર ની ફાઇલ જોડે સ્ટોર વાળો હતો મુસલમાન સ્ટોર વાળો આપણી ઘરની જોડે સુરેપાન શું આવ્યો છું ત્યાં ખોર ના તમે ગોથરા હતા મહેતાજી પૈસા નહીં હતા મહેતાજી પછી કેમ પૈસા નહીં હતા એને ત્યાં કઈ 80 ભાવ હતા લખી લાવ્યો એટલે 240 રૂપિયા ઝઘડો થયા એટલે આપણે એને બિહારી અને સમજાવી પટાવી અને અમે તો કાયમ ઘરાક છીએ એમ છે તેમ કે સમજાય અને 240 બધી 120 આપી દઉં છું મૂકી દેવાનો તમે શું સંભાવ નીકાળી અને પછી એ જાય ત્યાં ચૂલે મને પૂછી લે ભાન કઈ દુઃખ થયું નથી ને ત્યાં કે નહીં થાય નહીં થાય નહીં થાય શું જ નહીં હોય એ થઈ ગયું આપણે સમજ નહીં ભલે ને પછી 5 લાખ હોય ને તમારી પાસે ના હોય તો 5-25 હજાર માં નીકળો ગયેલા હતા હોય તો એને ગાડીમાં જ ગાડીને પણ એને ખુશ કરજો વ્યાજ ના હોય તો એવું રખજો સમજ ને આ કાયદો એવો નથી કે રૂપિયા પૂરેપૂરા ચકવાય એનું મનનું સમાધાન કરવાનું છે શું છે આપણા લોકો તો શું કે દૂધે ધોઈ ના આપી વાના આપે ગઈને મોડા વાના કરીને કઈ પણ ચીજ નહીં કરી દે તું એના મનનું સમાધાન કરે સમજો ને આ તો વાના ભાઈ આપે ને બસ સિવાય તમે બહુ ઉતાવળા માં છે ઠીક છે આ તો બે તમને આપી જવાના ભાઈ આપે એટલે મારા પાસે એ શું કહેવાય બતાડ્યું અરે પેલો આપે ઓછા અને નીકળતી નીકળો લાવે શું કહે આપડે નિકાલ કરી ગયો એ ત્યાંથી પાછ સીધે ઘેર પાછો એવા ત્રણ કોથળા આપેલા સીધે ઘેર ત્યાં ગયો ત્યાં જવાની વરાથી મુંબઈ માં કોંગ્રેસ ના મોટા મોટા માણસ તો પણ મારો ભાવ વધી ગયા તો શું કરું પેલા કોંગ્રેસ ના માણસ દબડાવા જાય પણ આ કઈ મિયા ભાઈ દબાઈ જાય કે કારણ કે ઘરની ખોટ કરીને દબાય કોઈ એટલે ઘણું કર્યું પણ ગોઠ્યા નહીં સાહેબે અને સાહેબે મનમાં જાણ્યું કે એને ફફડાવો સારો કરીને એટલે મેં સીધો થઈ ગયા તે કે તું આ પૈસા લે જોઈએ કામ કરી ફેંક્યા લે અડી જોજે હું જોઉં છું તને કેવો તું અડું છું પૂરેપૂરા પૈસા ફેંક્યા હું એમ તો પેલો મિયા ભી ડરે નહીં ને વ્યાણી રહ્યા બધા વ્યાણી ગઈ ને બધું મૂકી દીધા અને પછી ધીમે સાહેબે આનંદ કરી ક્યારે બોલ્યું એટલે હું પૂરા વિચાર હતો મેં દઈ દઉં હું મેં દઈ દઉં તો પૈસા પૂરા આપ્યા અને વેર એટલે આ કાળમાં વેર વધારશો નહીં આ કાળમાં વેર થી બંધન છે સત્યુ માં પ્રેમ થી બંધન હતું અત્યારે વેર થી બંધન છે માટે કોઈ જગ્યાએ વેર થતું હોય રીતે નિવેડ રાખવો ના માગતો હોય તો પાંચ પછી ડોલર આપીને હું શું મૂકવો કે પણ વેર ના વધારવું અને કોઈ ઘડાક ઘડાક આવ્યો મોટલમાં અને દાવડી નલાયક હોય તો આગુ પાછી ચા પાણી પીને ઘરના 5 ડોલર આપીને પણ એને શું ને વેર ના વધારવું કારણ એને એની પોતાનું ભણ તો છે જ નહીં એ પોતાની જવાબદારી હોય પોતાની જાતિ જવાબદારી મૂકીને કામ કરે આપણે એવી જવાબદારી મુકાવી નહીં આપણે સમજો ને કેટલા વાક્ય થયો 4 આજ્ઞા થઈ અમારા આજ્ઞા વધારો છે તો અધીમાં સવારમાં ચા આવી અને જરા પર નાખવા ભૂલી ગયા તો આપણે સમજી જવાનું કે વ્યવસ્થિત છે બોમા બોમ નહીં કરવાનું અને દાદા નામથી બોલવાનું કે દાદા મેં ખાંડ નાખો એટલે ખાંડ નહીં પડશે અને પી જવાની આપણે શું કહ્યું પછી પેલા કે તમને ખાંડ નથી બોલાય નહીં તો આપણે શું બોલીએ કે તમને ખબર પડી ના પડી કહીએ શું એને પોતાને ખબર પડી ના પડે ખબર ને ગુમા ગુમ કર્યાનો શું અર્થ છે ફાઈલને છપ્પા નિકાલ કર્યો ને એક દાડો 4 દિવસ ઠીક છે આ તો રોજ નહીં લાગી રોજ 2 વખત નિકાલ કરશે બધું એટલે સંભાવ નિકાલ કરો, સારી ખાવાની સારી આવી દે ફાઇન કહેવાય, સારી નો સંભાવ નિકાલ કરવાનો, સમજો ને. ચાલો ચાર થયો ને, અમુક વધુ વાંધો આવ્યો નથી ને. હવે પાંચમી આજ્ઞા આપું છું. હવે અત્યાર સુધી તો લલબેરા લલબેર નામનું બેંકમાં ખાતું છે, સિદ્ધાર્થના નામનું સિદ્ધાર્થમાં આપડે ખોટ ના જાય, જો પેલું વ્યવસ્થિત મત સિદ્ધાર્થમાં આપડે ખોટ ના જાય, કારણ કે સિદ્ધાર્થમાં આપણામાં શું જમે કરવાનું, સિદ્ધાર્થમાં આપણામાં જેટલી તમે આજ્ઞા પાડશો એટલે જમે થયા કરશે, જેટલી આ પાંચ આજ્ઞા આપી છે ને, હવે સુધારવાનો સફળ એમાં જેટલી આ પાંચ આજ્ઞા આપી છે એટલી જમે થયા કરશે, જેટલી પાડશે એટલી. બીજું શું જમે થાય? એક તો આજ્ઞા જમે થાય, બીજું આ અમે અમે કઈ આટલામાં 200-500 જેટલે હોઈએ તો આ એને દર્શન કરી જવા અને આશીર્વાદ ફરી ફરી લઈ જવાય જ્ઞાન ફીટ થવા માટે, તો એ પરમિટ આપણે જ નથી છે. બીજું અહીં સંગણા પુસ્તકો બધા હોય છે, તે પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ હોય છે, એના પૈસા નથી હોતા, એટલે તમારે અહીંયા માગણી કરો તો આ ઓફરી માગણી કરશો તમને બધું મોકલી આપશે, બરાબર ને. તમે પછી કહે છે તો તમે માગણી કરો કે કોઈ જતા જતા આવતા હશે તો તમે જ આપી દેજો, અગર તો અહીં આવ્યો તો આજે આજે થોડું ઘણું કંઈ હોય તો લેતા જજો, પુસ્તક લઈને જજો, તમે બરાબર ને. એ પુસ્તક તમારે વાંચવો, પછી આપણું એક માસિક નીકળે છે અક્રમ વિજ્ઞાન કરીને, એમાં દાદાની મહિના મહિનાની ચોખ્ખી એટલે તાજી વાળી નીકળે છે, એટલે વાંચવા લાયક હોય છે તે એકાદ વાંચજો. શું થયું? આ પુસ્તકો ના પૈસા નથી, પણ આ એ ખાતું એ જુદા પૈસા લે છે અને એ જગ ચલાવે છે, એટલે આ એ નોંધે અમે ફ્રેશ વાણી આવે બધી દાદાની, અને દાદાની બધી વાત સાંભળવાની મળે, ફરી વાંચવાની મળે, સાંભળવાની મળે, એટલે એટલું બાંધજો, સમજ ને. અને બીજા પુસ્તકો તમારે તો ફ્રી વપરાશતા, કારણ કે મારી વાણી વેચાય નહીં, આપતો વાણી કહેવાય આ, એટલે વેચાય નહીં, 2-4 લાખ રૂપિયાના પુસ્તકો એમને આપ્યા જ કરે. હવે આ પાંચ આજ્ઞા મેં તમને આપી થઈ ગઈ ગુરુ, હે. હવે તમે ખરેખર શું કહેવાય નામ? ખરેખર જે પેલા લલુભાઈ માનતા હતા એ અહંકાર હતો, ત્યાં જ અહંકાર થયો, બરોબર ને. હું ખરેખર જ લલુભાઈ છીએ જે માનતા હતા એ અહંકાર હતો, એ અહંકાર આજ ગયો, સમજો ને. અને હું ખરેખર સિદ્ધાર્થમાં છું કે ત્યાં જઈને બેસી ગયો અહંકાર, પોતે પોતાના જગ્યાએ જઈને, એટલે અહંકાર કહેવાય. જગ્યા સ્થાન ભ્રષ્ટ થયો તો તેને અહંકાર ગણાતો હતો, સમજો. જો પોતે નથી તો આરોપ કર્યો એટલે અહંકાર કર્યો, હવે અહંકાર ના રહ્યો. આજે અહંકાર કર્યો એટલે એમ બે મમતા પણ ચાલી ગઈ, અહંકાર ને મમતા બે જતા રહ્યા, અને પોતાનું સ્વરૂપ સિદ્ધાર્થમાનું ગ્રહણ થઈ ગયું, અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો, અને પોતાનું સ્વરૂપ સિદ્ધાર્થમાનું ગ્રહણ થઈ ગયું. એટલે ગ્રહણ ત્યાગના કડા પૂટે રહ્યો નહીં, તમારે ત્યાગે કશું કરવા રહ્યો નહીં, અને ગ્રહણ કરવાની કહી રહ્યું નહીં. હવે સંભાવ નિકાલ કરવાના બધા, શું કહ્યું? નિકાલ આવું હોય તો એ નિકાલ, ખોટું હોય તો એ નિકાલ, બધું નિકાલ કરવાનો, તમે કહ્યું ને. હવે હવે મુસલમાનમાં ગાયો બેસે પણ સુધાર્થમાં દેખાય છે, તો મુસલમાન દેખાય ના દેખાય? હા, એટલે આપણે કોઈ ધર્મના પક્ષપાત ના રહ્યો આપણે, કે અમે વૈષ્ણવ ધર્મ છે, શિવ ધર્મ છે, કે સ્વામિનારાયણ ધર્મ છે, કે જૈન ધર્મ છે, કે મુસ્લિમ ધર્મ છે, એવું કશું રહ્યું નહીં. આપણે આપણે આત્મધર્મ એ કહેવાઈએ, કેવા? હા, આત્મધર્મ આપણો, આત્મધર્મ કહ્યું ને. આત્મા પોતે અવિનાશી, એનો ધર્મ એ અવિનાશી, કેવો? સનાતન ધર્મ. અને સનાતન સુખ પ્રાપ્ત થશે. તેના બધું હવે જઈએ બધું, એટલે આપણે આ પક્ષપાત ના રીત પક્ષપાતી ભાઈ, આમાં આ ચોપડી નિષ્પક્ષપાતી મંત્રો લખ્યા છે, એ જરા મોટલ બરોબર ઓછી ચાલતી હોય મંત્રો, હે કઈ લલરી મંત્ર ખુબ બોલ બોલ કરો એટલે એમને મટન ચાલશે. સ્ત્રી મંત્ર છે ને બહિર્મુખી હતા એટલે બાર માં બાર અંદર તો ઊંડા ઉતરતા જ નતા, અંતરમુખી થયા જ નતા. બાર માં બાર ભૌતિક માં રાખો દૃષ્ટિ, ભૌતિક ક્યાંથી પ્રાપ્ત થાય, આ શિક્ષ ક્યાંથી થાય, આ શિક્ષ ક્યાંથી થાય. હવે અંતર નું સુખ ની ઈચ્છા બાંધ થયું એટલે અંતરમુખી થયા એટલે અંતરાત્મા થયા. ને શું થયું? આજ મૂળ આત્મા આગળ બહિર્મુખાત્મા થયા અને અંતરમુખ અંતરાત્મા થયા છે એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ થયું. હવે શુદ્ધાત્મા એ ફૂલ ગવર્મેન્ટ, શુદ્ધાત્મા ની પ્રસિદ્ધિ રહી ગઈ, તમે શુદ્ધાત્મા છે ખાતરી થઈ ગઈ. પણ હજુ એનો આ નિકાલ ખરેખર ક્યારે થાય? કે આ સંભાવ ફાઇલ નો નિકાલ થઈ જાય તો ઇન્ડિયન ગવર્મેન્ટ માંથી ફૂલ ગવર્મેન્ટ થઈ જાય. આ ફાઇલ નો નિકાલ કરવાનું થયું કામ હતું, એ કામ પૂરું થઈ જાય કારણ કે ફૂલ થઈ જાય. હવે બીજું એ ભગવાને કહ્યું હતું કે જ્ઞાની પુરુષ આવા મળે તો એમની પાસે જ પડી રહેજો. પેલા ના જમાના માં તો દુકાન છોકરા નો હતી અને પછી આત્મા નું કલ્યાણ કરવા માટે ઘણું છૂટવું હોય પણ છૂટાય નહીં. કર્મ એટલા બધા કિસ લાયેલા છે કે પ્લેન માં ફરે છે તો એને નવરાશ નથી કર્યું અને પેલા ને હેડી જતા આખો દવા તો અને આપણા પ્લેન માં ભરતા નવરાશ નથી આવતી. સમજ ને? એટલે આપણે એટલે તમારે નાની પાસે પડી રહેવું તમારી પાસે છે નહીં. હું કોઈ મારી પાસે પડ્યો રહ્યો તો તમારી ફાઇલો ગુમા ગુમ કરીને લલવી આવ્યા છે કે નહીં? લલવી આવ્યા ને આ ફાઇલો, તારા ફાઇલો ગુમા ગુમ કરે ને એટલે એના કરતા હું તમે ઘેર જવા દઉં, ફાઇલો નિકાલ કરો ભાઈ. પણ હવે આ આજ્ઞા પાડવા માટે શું કરવું પડે? આ એક આજ્ઞા જરૂર પાડવા જેવી છે, આવશ્યક ચીજ છે. હવે એના માટે હું તમને રસ્તો બીજો દેખાડું. સબસ્ટિટ્યુટ રાત્રે જયારે હોઈ જાઉં 9-10-11 વાગે ગમે ત્યારે સુઈ જાઉં, ત્યાં હોઈ જતી વખતે આંખ મીઠી અને દાદા ભગવાન નું નિધિ ધ્યાસન દેવું જોઈએ. જેનું નિધિ ધ્યાસન કરીએ ત્યારે શક્તિ ડિરેક્ટ પ્રાપ્ત થાય આપણને. ત્યાં પેલું જોડે દેહા જોડે દેવામાં એક કલાક હતું, પણ એ આખો દાવો બેસી રહે થાય અને આ એ રીતે જે થાય જેટલું લાભ થાય એટલો વાતો. પણ આ રીતે કરવાનું અને કોને બોલવા કોને હમણાં એવું ધીરે શું થતા શું થતા આપણે કોણ હવે કોઈ દખલ ના થાય એવું રીતે એટલું બોલતા બોલતા સુઈ જજો. તમે છો ને હવે બુદ્ધિ જરા કુદાકુદ કરે, જો નિધિ દર્શન ના થવા દે તો બુદ્ધિ ને કહે કે કાલ બપોર આવશે, આજે રાત મને આટલું કરી લેવા દે કહે. શું કહ્યું? એટલે પછી મારી દેશે કાલ બપોર આવશે આ રીતે તું એ રાખોડા કરી એટલે પછી કાલ બપોર પાછી આવશે. બરોબર ને? એટલે આટલું કરજો બુદ્ધિ ને ના કહીને. પછી ક્યારે આપણી ગમતા માટે